싫어. 와 빡 때 뜬뜬뜬해. 와 뜬 때 뜬뜬뜬해. 뜬 해도 필살도 허가. 난 해도 들이 허가. 무슨 무슨 때날 때. 들해도 필살도 허가. 난 해도 들이 허가. 무슨 무슨 때날 때. 눈새. 미치 씨 مشكل هنا بيا بيا بيا بيا بيا انا بيا جيا جيا جيا جيا बनते रहते हैं दिल से।